श्रीमद् देवी भागवत स्कंद त्रिजो अध्याय 16-17 राजकुमार सुदर्शन ने मारवा माटे युधाजीतनु भरद्वाज आश्रम में जवू मुनि पासे थी मनोरमा ने सुदर्शन ने बलपूर्वक छीनवी लेवानी वात कहवी तथा मुनिनो रहस्यथी भरेलो उत्तर आपो। ભરદ્વાજની વાત સાંભળીને મંત્રીની સંમતિથી યુધાજીતનું પાછું ફરવું તથા કામ બીજ મંત્રના પ્રભાવથી સુદર્શનને જગદંબિકાની કૃપા પ્રાપ્ત થવી। વ્યાસજી કહે છે, યુદ્ધ સમાપ્ત થયા પછી મહાબળવાન યુધાજીત લડાઈના મેદાનથી પાછો ફરીને અયોધ્યા આવ્યો। આવતાની સાથે મનોરમા અને સુદર્શનને મારી નાખવાના ઈરાદાથી તેમને શોધવા લાગ્યો। તે ક્યાં ચાલી ગઈ એમ વારંવાર કહીને તેણે કેટલાક સેવકો શોધવા માટે આમ તેમ દોડાવ્યા। પછી શુભ દિવસ જોઈને તેના દોહિત્ર શત્રુજીતને રાજગાદી પર બેસાડી દીધો। બ્રાહ્મણો દ્વારા અથર્વવેદના મંત્રો દ્વારા જળ ભરેલા પૂર્ણ કળશોથી શત્રુજીતનો રાજ્યાભિષેક કર્યો। હે ગુરુનંદન, તે સમયે શંખનાદ થયો, ભેરી વગેરે વાજિંત્રો વગાડી રાજધાનીમાં મોટો ઉત્સવ કરવામાં આવ્યો। બ્રાહ્મણો વેદપાઠ કરતા હતા, બંદીજનો સ્તુતિ ગાન કરતા હતા, સર્વત્ર જયઘોષનો ધ્વનિ ગુંજી રહ્યો હતો। જાણે આખી અયોધ્યા નગરી આનંદના હિલોળે ચઢી હોય તેમ લાગતું હતું। શત્રુજીત નવા રાજા થયા ત્યારે હૃષ્ટપૃષ્ટ મનુષ્યોથી ઉભરાતી સ્તુતિઓ અને વાજિંત્રોના સુરથી ગુંજી રહેલા અયોધ્યા એક નૂતન નગરી જેવી લાગતી હતી। થોડા સજ્જન માણસો પોતાના ઘરોમાં બેસીને શોક મનાવતા હતા। તેઓ વિચારતા હતા, આજે રાજકુમાર સુદર્શન ક્યાં ભટકતા હશે? પરમ સાધ્વી રાણી મનોરમા તેના પુત્રને લઈને ક્યાં ચાલ્યા ગયા? રાણી મનોરમાના ધર્માત્મા પિતા વીરસેન તો રાજ્ય લોભી શત્રુ એવા યુધાજીતને હાથે યુદ્ધમાં મૃત્યુ પામ્યા। આ રીતે ચિંતાગ્રસ્ત બનીને સજ્જન લોકો ઘેરા દુઃખ સાથે સમય વ્યતીત કરતા હતા। શત્રુજીતના શાસનનો સ્વીકાર કરવા તેઓ વિવશ હતા। આમ યુધાજીત તેના દુહિત્ર શત્રુજીતને રાજગાદી પર બેસાડી મંત્રીઓને કાર્યભાર સોંપીને પોતે ઉજ્જૈન ચાલ્યો ગયો। ત્યાં ગયા પછી તેને સમાચાર મળ્યા કે સુદર્શન મુનિઓના આશ્રમમાં છે, તેથી તેને મારવા માટે દૃષ્ટ યુધાજીત ચિત્રકૂટ જવા રવાના થયો। તે સમયે શૃંગબેરપુરમાં દુર્દશ નામનો એક નિષાદ રાજ્ય કરતો હતો। તે મહાન બળવાન હતો। યુધાજીત તેને આગળ કરી ચિત્રકૂટ પહોંચ્યો। યુધાજીત સેના સાથે આવી રહ્યો છે તેવું સાંભળીને મનોરમાને ખૂબ દુઃખ થયું। નાના રાજકુમારની સંભાળ રાખનારી પ્રેમ મૂર્તિમાં ભયથી ગભરાઈ ગયા। આંખોથી આંસુ વરસાવતી અત્યંત ચિંતિત થઈને તેણે ભરદ્વાજ મુનિને કહ્યું, મુનિરાજ, હવે હું શું કરું અને ક્યાં જાઓ? યુધાજીત અહીં સુધી પહોંચી ગયો। તેણે મારા પિતાશ્રીને માર્યા પછી તેના દોહિત્ર શત્રુજીતને રાજા બનાવી દીધો અને હવે તે મારા નાનકડા બાળકનો વધ કરવા સેના સાથે અહીં આવી રહ્યો છે। હે પ્રભુ, મને એક પ્રાચીન ઇતિહાસ યાદ આવે છે। પાંડવો વનમાં રહેતા હતા, મુનિઓના પાવન આશ્રમો જ તેમનું નિવાસસ્થાન હતું, તેમની સાથે દ્રૌપદી દેવી પણ હતા। પાંચે પાંડવ એક દિવસ શિકાર કરવા ગયા, દ્રૌપદી એકલા જ મુનિ આશ્રમમાં હતા। ત્યાં ધૌમ્ય અત્રિ ગાલબ પહેલ, જાબાલી, ગૌતમ, ભૃગુ, જ્યવન, કણ્વ, જતુ, ક્રતુ, વિતિહોત્ર, સુમંતુ, યજ્ઞદત્ત, વત્સ, રાસાસન, કહોડ, યવકૃત, યજ્ઞકૃત તથા બીજા કેટલાક મુનિઓ તે પવિત્ર આશ્રમમાં બિરાજમાન હતા. તે બધાએ વેદ ધ્વનિ શરૂ કર્યો. દ્રૌપદીજી તેમની દાસીઓ સાથે ત્યાં નિર્ભયપણે સમય પસાર કરી રહ્યા હતા. તે વખતે સિંધુ દેશનો સમૃદ્ધ રાજા જયદ્રથ તેની સેના સાથે ત્યાંથી ક્યાંક જઈ રહ્યો હતો. વેદ ધ્વનિ સાંભળીને તે આશ્રમ પાસે આવ્યો. પુણ્યાત્મા ઋષિઓની વેદ ધ્વનિ સાંભળીને તે રથમાંથી નીચે ઉતર્યો અને ઋષિઓના દર્શન કરવા આશ્રમમાં આવ્યો. જયદ્રથ જ્યારે અંદર આવ્યો ત્યારે તેની સાથે બે સેવક હતા. મુનિઓને વેદ પાઠમાં મગ્ન જોઈને જયદ્રથ ત્યાં બેસી ગયો. હે પ્રભુ, મુનિઓથી ભરેલા આશ્રમમાં તે થોડો સમય બેઠો હતો. તેને જોવા માટે કેટલીક સ્ત્રીઓ અને મુનિ પત્નીઓ ત્યાં આવી. આ કોણ છે? એવું તે સ્ત્રીઓ બોલી. તે સ્ત્રીઓમાં દેવી દ્રૌપદી પણ હતા. તેઓ સુંદરતાને કારણે બીજા લક્ષ્મી જેવા લાગતા હતા. તેમના પર જયદ્રથની નજર પડી. કોઈ દેવકન્યા જેવા સ્વરૂપવાન દ્રૌપદીને જોઈને જયદ્રથે ધૌમ્ય મુનિને પૂછ્યું, આ સુંદર મુખવાળી શ્યામ વર્ણથી શોભતી સ્ત્રી કોણ છે? આ કોની પત્ની છે? તેના પિતા કોણ છે અને તેનું નામ શું છે? હે દ્વિજ શ્રેષ્ઠ, આ કોઈ રાજરાણી જેવી લાગે છે. ઋષિ પત્ની આવી હોઈ શકે નહીં. ધૌમ્ય બોલ્યા, હે સિંધુ નરેશ, આ પાંડવોની પ્રિય પત્ની દેવી દ્રૌપદી છે. આ પાંચાલ કુમારી સર્વગુણોથી વિભૂષિત છે. તે હમણાં આશ્રમમાં રહે છે. જયદ્રથે પૂછ્યું, પ્રસિદ્ધ પરાક્રમી અને સુરવીર તે પાંડવો ક્યાં ગયા છે? શું તે મહાબળી યોદ્ધાઓ નિશ્ચિંત થઈને અમારે આ વનમાં અત્યારે આ વનમાં રોકાયા છે? ધૌમ્યજીએ કહ્યું, પાંડવો અત્યારે વનમાં ગયા છે, હમણાં થોડી વારમાં આવશે. ધૌમ્યની વાત સાંભળીને રાજા જયદ્રથ ઉઠ્યો અને દ્રૌપદી પાસે જઈ પ્રણામ કરીને બોલ્યો, સુંદરી, તમારું કલ્યાણ થાવ. અત્યારે તમારા પતિદેવ ક્યાં ગયા છે? તમને વનમાં વસતા 11 વર્ષ પૂરા થયા છે. દ્રૌપદીએ કહ્યું, રાજકુમાર, આપનું કલ્યાણ થાવ. આપ થોડી વાર રોકાઈ જાઓ, હમણાં જ પાંડવો આવી પહોંચશે. દ્રૌપદીની વાત સાંભળીને અત્યંત લોભાવેશમાં આવીને તે પાપી રાજાએ મુનિઓનું અપમાન કરીને દેવી દ્રૌપદીનું હરણ કરવાનો મનસુબો કર્યો. તેથી, હે મુનિરાજ, બુદ્ધિમાન લોકોએ હંમેશા કોઈના વિશ્વાસે રહેવું નહીં. ગમે તેના પર વિશ્વાસ રાખનાર માણસ દુઃખી થાય છે. આનું ઉદાહરણ બલિરાજા છે. વિરોચનના પુત્ર શ્રીમાન બલિરાજા મોટા ધર્માત્મા, સત્ય પ્રતિજ્ઞાવાળા, યજ્ઞ પ્રેમી, દાની શરણે આવેલાની રક્ષા કરનાર અને ઉત્તમ વિચારના રાજા હતા. તે પ્રહલાદના પૌત્ર હતા. અધર્મમાં તેમને ક્યારેય રૂચિ ન હતી. તેમણે 99 અશ્વમેઘ યજ્ઞો કર્યા. તે સમયે યોગીઓ પણ જેની ઉપાસના કરે છે તે ભગવાન વિષ્ણુ દેવતાઓનું કાર્ય સાધવા માટે નિર્ગુણ નિરાકાર હોવા છતાં સાકાર રૂપ ધારણ કરીને પૃથ્વી પર પધાર્યા. કશ્યપ ઋષિને ત્યાં તેમનું પ્રાગટ્ય થયું. બલિને છેતરવા માટે તેમણે વામન રૂપ લીધું. તેમણે કપટ કરીને બલિનું રાજ્ય અને સમુદ્ર સુધીની પૂરી પૃથ્વી તેમની પાસેથી છીનવી લીધી. બલિરાજા સત્યવાદી હતા. ભગવાન વિષ્ણુએ ઇન્દ્રનું કાર્ય સાધવા માટે તેમની સાથે કપટ કર્યું. આ પ્રસંગ મેં સાંભળ્યો છે. જ્યારે સત્વમૂર્તિ ભગવાન વિષ્ણુ જ બલિનો યજ્ઞ અટકાવવા માટે વામન રૂપ ધારણ કરીને આવું કાર્ય કર્યું ત્યારે બીજા મનુષ્યો શું નહીં કરે? મનોરમા કહે છે, હે મુનિવર, ક્યારેય કોઈનો વિશ્વાસ ન કરવો જોઈએ. કારણ એ છે કે જ્યારે માણસના મનમાં લોભ પેદા થાય છે ત્યારે તેને પાપનો ભય રહેતો નથી. એ વાત નક્કી છે કે લોભના કારણે જેની બુદ્ધિ મારી ગઈ છે તેવા લોકો અનેક અનેક પાપો કરે છે. હે મુનિ, આવા લોકોને કોઈ પણ ખોટું કામ કરવામાં સહેજ પણ પરલોકનો ભય રહેતો નથી. લોભથી જેનું ચિત્ત દૂષિત થયું છે તેવા લોકો બીજાનું ધન હડપ કરવા માટે મન, વાણી અને કર્મથી પ્રયત્નપૂર્વક લાગી જાય છે. અલોભ શ્વેતસી ચેત સ્વામીન કિરક પાપ કૃતમ ભયમ, લોભા હતા પ્રકૃર્વંતી પાપાની પ્રાણી ન હકિલ, પરલોકાદ ભયમ નાસ્તી કસ્ય ચિત કરહી ચિત પુનઃ. મનસા કર્મણા વાચા પરસ્વાદાન હેતુતઃ પ્રપતંતિ નરાહ સમ્યગ લોભોપતઃ ચેતસઃ. કેટલાક માણસો દેવતાઓની ઉપાસના કરીને ધન મેળવવા ઈચ્છે છે. એ વાત નક્કી છે કે કોઈ દેવતા પોતે ધન લઈને તેના હાથે કોઈને આપતા નથી, પરંતુ તેમના દ્વારા મનુષ્યની અભિલાષા જેટલું ધન બીજાની પાસેથી તેની પાસે આવી જાય છે. ગમે તે બહાને દેવતાઓ ધન આપવામાં નિષ્ણાંત છે. વેશ્યો અનાજ અને કપડાં વગેરે કેટલીક વસ્તુઓ વેચવા માટે સંગ્રહ કરીને મારી સંપત્તિ વધુ ને વધુ વૃદ્ધિ પામે, આવી અભિલાષાથી દેવતાઓની ઉપાસના કરે છે. હે તપસ્વી મુનિ, શું આ વેપાર દ્વારા તેમને બીજાનું ધન મેળવવાની ઈચ્છા નથી થતી? વ્યાપારી તેની પાસે વસ્તુઓનો સંગ્રહ કરી લઈને પછી મોંઘા ભાવે વેચે છે. આ જ પ્રમાણે બધા લોકો એકબીજાની સંપત્તિ લેવા માટે નિરંતર પ્રયત્નશીલ રહે છે. હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, તમે જ કહો, કોના પર વિશ્વાસ રાખી શકાય? લોભ અને મોહવશ લોકો માટે તીર્થાટન, દાન અને ધ્યાન બધું વ્યર્થ છે. તેમનું સત્કર્મ પણ ન કર્યા બરાબર જ છે. તેથી હે મહાભાગ, કૃપા કરીને આ પાપી રાજા યુધાજીતને અહીંથી પાછો કાઢો. હે વિપ્રવર, જે રીતે જાનકીજી વાલ્મીકી મુનિના આશ્રમ પર રહ્યા હતા તે જ રીતે હું પણ મારા બાળક સાથે અહીં નિર્ભય બનીને રહીશ. આ પ્રમાણે મનોરમાના કહેવાથી મુનિવર ભરદ્વાજજી રાજા યુધાજીત પાસે ગયા અને તેને કહેવા લાગ્યા, રાજન, તમે તમારા નગરમાં પાછા જાઓ. યુધાજીત બોલ્યો, હે ઉત્તમ સ્વભાવના મુનિરાજ, તમે હઠ છોડીને મનોરમાને તમારા આશ્રમમાંથી કાઢી મૂકો. હું તેને અહીં મૂકીને જઈશ નહીં. જો તમે આમ નહીં કરો તો હું તમારી પાસેથી મનોરમાને બળજબરીથી લઈ જઈશ. ઋષિએ કહ્યું, જેમ પ્રાચીન કાળમાં વિશ્વામિત્ર મુનિ વશિષ્ઠ મહારાજની કામધેનુ ગાયને બળપૂર્વક લઈ જવા તૈયાર થયા હતા, તેમ જો તમારામાં શક્તિ હોય તો બળપૂર્વક મારા આશ્રમમાંથી મનોરમાને લઈ જાઓ. વ્યાસજી કહે છે, ભરદ્વાજ મુનિની વાત સાંભળીને યુધાજીત રાજાએ તેના વૃદ્ધ મંત્રીને બોલાવ્યો અને પૂછ્યું, સુરત, તમે ખૂબ બુદ્ધિમાન છો, મને એ કહો કે મારે હવે શું કરવું જોઈએ? સુમધુર શબ્દો બોલનારી પુત્રવતી સુંદરી મનોરમાને હું બળપૂર્વક છીનવી લઉં? કારણ કે બધી રીતે પોતાનું કલ્યાણ ઈચ્છનારે કોઈ નાનામાં નાના શત્રુની પણ ઉપેક્ષા ન કરવી ન જોઈએ. સમય આવે તે નાનો શત્રુ પણ ક્ષય રોગની જેમ વધીને મૃત્યુનું કારણ બની શકે છે. અહીં કોઈ સૈન્ય નથી કે નથી કોઈ યોદ્ધો જે મને રોકી શકે. તેથી અહીં હું મારા દોહિત્રના શત્રુ સુદર્શનને પકડીને સહજમાં મારી નાખીશ, અને જો હું બળપૂર્વક આમ કરવામાં સફળ થઈ ગયો તો મારા દોહિત્ર શત્રુજીતનું રાજ્ય નિષ્કંટક થઈ જશે. એ તો નિશ્ચિંત છે કે સુદર્શનના મરી જવાથી મારો દોહિત્ર નિર્ભય થઈ જશે. પ્રધાનમંત્રીએ કહ્યું, રાજન, એકદમ ઉતાવળે કોઈ કામ કરવું નહીં. આપે ભરદ્વાજ મુનિની વાત તો સાંભળી છે ને, તેમણે વિશ્વામિત્રનું ઉદાહરણ તમારી સામે મૂક્યું છે. આ ઘણા સમય પહેલાની વાત છે. ગાધીપુત્ર વિશ્વામિત્ર એક પ્રસિદ્ધ રાજા હતા. એકવાર ફરતા ફરતા તે વશિષ્ઠ મુનિના આશ્રમ પર આવ્યા. વિશ્વામિત્રજીએ મુનિને પ્રણામ કર્યા. મુનિએ તેમને આસન આપ્યું. વિશ્વામિત્ર તેના પર બેઠા. પછી મહાત્મા વશિષ્ઠજીએ વિશ્વામિત્રજીને જમવા માટે બોલાવ્યા. વિશ્વામિત્ર રાજા એકલા ન હતા, તેમની સાથે મોટી સેના હતી. વશિષ્ઠજીની ગાય નંદિનીની કૃપાથી ત્યાં બધાના માટે ખાવા પીવાની અનેક વસ્તુઓ હાજર થઈ ગઈ. રાજા અને તેમના સૈનિકોએ તેમની ઈચ્છા પ્રમાણે ભોજન કર્યું. ત્યારે રાજા વિશ્વામિત્ર નંદિનીના પ્રભાવને જાણી ગયા અને વશિષ્ઠ પાસેથી નંદિની ગાય માગવા લાગ્યા. વિશ્વામિત્ર બોલ્યા, હે મુનિ, આપ મોટા તપસ્વી છો. આપને મારી પ્રાર્થના છે કે આ નંદિની ગાય મને આપો. તેના બદલામાં હું તમને મોટા આંચળવાળી 1000 ગાયો આપું છું. વશિષ્ઠજી બોલ્યા, રાજન, આ ગાય યજ્ઞમાં હોમવા માટેનું હવિષ્ય આપે છે, તેથી હું કોઈ પણ સંજોગમાં આ ગાય તમને આપી શકું એમ નથી. તમારી 1000 ગાયો રાખો તમારી પાસે. વિશ્વામિત્રએ કહ્યું, હે મહાત્મા, આપની ઈચ્છા હોય તો 10,000 અથવા 1,00,000 ગાયો આપવા હું તૈયાર છું, પરંતુ આપ મને નંદિની અવશ્ય આપો, નહીં તો હું બળપૂર્વક છીનવી લઈશ. વશિષ્ઠજી બોલ્યા, રાજન, તમને ઠીક લાગે તેમ કરો. બળપૂર્વક લઈ જવાની ઈચ્છા હોય તો તેમ કરો, પરંતુ હું મારી ઈચ્છાથી તો આ ગાયને મારા આશ્રમમાંથી તમારે ત્યાં મોકલીશ નહીં. મુનિવર વશિષ્ઠજીની સ્પષ્ટ વાત સાંભળીને વિશ્વામિત્ર રાજાએ પોતાના મહાબળવાન સૈનિકોને આજ્ઞા કરી કે તમે લોકો નંદિની ગાયને પકડી લો. તે બધા સૈનિકો પોતાના બળના અભિમાનમાં છકેલા હતા. તેમણે બળપૂર્વક નંદિનીને બાંધી દીધી. નંદિની કાંપવા લાગી. તેની આંખોથી આંસુ ટપકવા લાગ્યા. નંદિનીએ વશિષ્ઠ મહારાજને કહ્યું, મુનિરાજ, આપ મારો ત્યાગ કેમ કરો છો? જુઓ, આ રાજાના સિપાહીઓ મને બાંધીને ઢસડી રહ્યા છે. વશિષ્ઠજીએ તેને કહ્યું, હે ઉત્તમ દૂધ આપનારી ધેનુ, હું તારો ત્યાગ કરતો નથી. આ રાજા તને જબરજસ્તી લઈ રહ્યો છું, હું ચૂપચાપ બેસી રહ્યો છું, શું કરું? તને છોડવાની મારી જરા પણ ઈચ્છા નથી. આ પ્રમાણે મુનિએ કહ્યું ત્યારે નંદિનીના પૂરા શરીરમાં ક્રોધ વ્યાપી ગયો. તે જોર જોરથી હંભા હંભા એવા શબ્દ કરવા લાગી. તે જ વખતે નંદિનીના શરીરમાંથી અસંખ્ય ભયાનક દૈત્યો પેદા થયા. તેમના હાથોમાં હથિયાર હતા, શરીર પર કવચ પહેર્યા હતા. ઉભા રહો આવી બૂમો પાડતા હતા. તે રાક્ષસોએ જોત જોતામાં વિશ્વામિત્રના બધા સૈનિકોને મારી નાખ્યા અને નંદિનીને બંધન મુક્ત કરી દીધી. ત્યાર પછી અત્યંત દુઃખી થઈ વિશ્વામિત્ર પોતાના નગરમાં પાછા ફર્યા. તે વખતે તે પાપી અને નીચ રાજાના મનમાં ખૂબ ગ્લાની થઈ. તેને થયું, ધિક્કાર છે મારા ક્ષત્રિય બળને. બ્રાહ્મણના બળને બધી રીતે ચડિયાતું સમજીને તેવું બળ, બ્રહ્મ બળ પ્રાપ્ત કરવા માટે તે તપ કરવા લાગ્યા. એક નિર્જન વનમાં ઘણા વર્ષો સુધી વિશ્વામિત્રે તપ કર્યું. છેવટે ક્ષત્રિય ધર્મનો ત્યાગ કરીને તે રાજા વિશ્વામિત્ર ઋષિ બન્યા. મંત્રી યુધાજીતને કહે છે, રાજન, એક મહા તપસ્વી મુનિ સાથે વેર ન કરો. તપસ્વીઓ સાથે યુદ્ધ કરવું એટલે ખરેખર પોતાના કુળને કાળના મુખમાં હોમવા જેવું છે. રાજેન્દ્ર, તપસ્વી ભરદ્વાજ મુનિ પાસે જાઓ અને ભવિષ્યમાં કશું પણ ન કરવાનું આશ્વાસન આપો કે સુદર્શન પણ અહીં સુખેથી રહે. આ સંપત્તિહીન અને અબુધ બાળક તમારા જેવા શક્તિશાળી રાજાનું શું અહિત કરવાનું હતું? એક અનાથ અને દુર્બળ બાળકના પ્રતિ વેર રાખવું તે તમારા માટે શોભાસ્પદ નથી. મહારાજ, બધે જ દયાનો ભાવ રાખવા બધો સંસાર ઈશ્વરથી ચાલી રહ્યો છે, તેથી દ્વેષ રાખવાનું કોઈ કારણ નથી. જે થવાનું છે તે થઈને જ રહેશે. રાજન, દેવ યોગે વજ્ર પણ તણખલા જેવું નિર્બળ થઈ જાય છે અને ક્યારેક તણખલું વજ્ર બની જાય છે. એમાં કોઈ શંકા નથી. કેટલીક વાર દેવ યોગેજ સસલું સિંહને અને મચ્છર હાથીને મારી નાખે છે. તેથી હે બુદ્ધિમાન રાજન, તમે મારી વાત પર ધ્યાન આપી કોઈ દુસ્સાહસ કરશો નહીં. વ્યાસજી કહે છે, પોતાના પ્રધાનમંત્રીની વાત માનીને રાજા યુધાજીતે ભરદ્વાજ મુનિના ચરણોમાં માથું મૂકી પ્રણામ કર્યા અને તે પોતાના સ્થાને જવા રવાના થઈ ગયો. હવે મનોરમાની ચિંતાનો અંત આવ્યો. તે મુનિના આશ્રમ પર રહી બાળકનું લાલન પાલન કરવા લાગ્યા. સુદર્શન થોડો મોટો થયો ત્યારે ઋષિકુમારોની સાથે રમત ગમતમાં સામેલ થવા લાગ્યો. એક સમયે સુદર્શન મંત્રી વિદલની પાસે હતો ત્યારે એક મુનિકુમાર ત્યાં આવ્યો અને મજાકમાં વિદલને ક્લિબ કહીને બોલાવ્યો. આ ક્લિબ શબ્દમાં પ્રથમ ક્લી અક્ષર છે તે સુદર્શનને સ્પષ્ટ રીતે સાંભળ્યો. તે સુદર્શને સ્પષ્ટ રીતે સાંભળ્યો અને તેને તે શબ્દ યાદ રહી ગયો. આ અનુસ્વાર રહિત શબ્દને તે વારંવાર રટવા લાગ્યો. ક્લિમ ક્લિમ ક્લિમ. આ કામ બીજ નામનો ભગવતી જગદંબિકાનો બીજ મંત્ર છે. આ મંત્ર સુદર્શનના મનમાં ઠસી ગયો. હવે તેને તે મંત્ર પ્રત્યે આદર ઉપજ્યો અને તે મંત્રના જપ કરવા લાગ્યો. હે મહારાજ, તેનું આ સૌભાગ્ય છે કે બાળકને અનાયાસે અદ્ભુત બીજ મંત્ર મળી ગયો. ત્યારે તે માત્ર 5 વર્ષનો હતો. તે મંત્રના ઋષિ છંદ ધ્યાન અને ન્યાસ આ બધા વિધિ વિધાનથી તે અજાણ હતો. પરંતુ હરતા ફરતા ખાતા રમતા તે બાળક આ બીજ મંત્રનો જપ કરવા લાગ્યો. ઊંઘમાં પણ મંત્ર તેની સ્મૃતિમાંથી હટતો ન હતો, કારણ કે તે મંત્રને સુદર્શને સાર રૂપે ગ્રહણ કર્યું હતું. જ્યારે તે 11 વર્ષનો થયો ત્યારે ભરદ્વાજ મુનિએ તેને યજ્ઞોપવિત સંસ્કાર કર્યો અને તેને વેદોનું અધ્યયન કરાવવા લાગ્યા. કામ બીજ મંત્રના પ્રભાવથી તે સાંગોપાંગ ધનુર્વેદ નીતિશાસ્ત્ર તથા તમામ શાસ્ત્રોના જ્ઞાતા બની ગયો. એકવાર દેવી ભગવતીએ સુદર્શનને સાક્ષાત દર્શન આપીને કૃતાર્થ કર્યો. ભગવતીએ લાલ વસ્ત્રો પહેર્યા હતા. તેમના વિગ્રહમાંથી લાલીમાં ચમકી રહી હતી અને તેમના બધા આભૂષણો પણ લાલ રંગના હતા. તે દેવી ગરુડ પર બિરાજમાન હતા. દેવી જગદંબિકાનું દર્શન કરીને રાજકુમાર સુદર્શન પ્રસન્ન થઈ ગયો. સમગ્ર વિદ્યાઓના તત્વને જાણનારો આ રાજકુમાર તેજ વનમાં રહીને ભગવતી જગદંબિકાની ઉપાસના કરતો હતો અને નદી કિનારે ફરતો હતો. જગત જનનીની કૃપાથી તેમને દિવ્ય ધનુષ્ય, કેટલાક તીક્ષ્ણ બાણ, તુણીર ભાથુ અને કવચ મળી ગયા. કાશી નરેશની એક અતિ પ્રિય કન્યા હતી. તેનું નામ શશિકલા હતું. તે શ્રેષ્ઠ કન્યામાં બધા જ ઉત્તમ ગુણો હતા. તેને ખબર પડી કે અહીં નજીકના વનમાં આવેલા એક મુનિ આશ્રમમાં કોઈ એક રાજકુમાર રહે છે. સર્વ લક્ષણોથી યુક્ત તે રાજકુમારનું નામ સુદર્શન છે. તે સુરવીર અને એટલો સુંદર છે જાણે બીજો કામદેવ. બંદીજનોના મુખેથી રાજકુમારી આ સમાચાર સાંભળ્યા ત્યારે તેણે સુદર્શનને પતિ બનાવવાનો વિચાર આવ્યો. તેની બુદ્ધિએ પણ આ વિચારનું સમર્થન કર્યું. તે દિવસે રાત્રિના સમયે સ્વપ્નમાં ભગવતી જગદંબિકા શશિકલા પાસે પધાર્યા અને તેને આશ્વાસન આપીને સ્વસ્થ ચિત્તે કહેવા લાગ્યા. હે સુંદર નિતંબવાળી સ્ત્રી, તું વરદાન માગ. સુદર્શન મારો ભક્ત છે. મારી આજ્ઞા માનીને સંપૂર્ણ કામનાઓ પૂરી કરનાર તે સુદર્શન હવે તારો થઈ ગયો. આ પ્રમાણે સ્વપ્નમાં ભગવતી જગદંબિકાનું મનોહર દર્શન કરીને અને તેમના મુખારવિંદના શબ્દોને યાદ કરીને શશિકલા જોરથી હસવા લાગી. તેને એટલો આનંદ થયો કે તે ઉઠીને બેસી ગઈ. તેની માતાએ તેને વારંવાર પૂછવા છતાં તે રાજકન્યાએ તેની પ્રસન્નતાનું કારણ જણાવ્યું નહીં. સ્વપ્નની વાત વારંવાર યાદ આવવાથી તેનું મુખ પ્રસન્નતાથી ખીલી ઉઠતું હતું. તેણે તેની એક સખીને સ્વપ્નની વાત કહી. ત્યાર પછી એક દિવસ કે સુંદર અને વિશાળ નેત્રોવાળી રાજકુમારી શશિકલા તેની સખીઓ સાથે ફરવા માટે એક સુંદર બગીચામાં ગઈ. તે બગીચામાં સુંદર ચંપાના વૃક્ષો હતા. ફૂલ તોડવા માટે તે રાજકુમારી ચંપાના વૃક્ષ નીચે ગઈ. ત્યાં થોડી વાર રોકાઈને તેણે જોયું કે રસ્તા પર એક બ્રાહ્મણ ખૂબ જ ઉતાવળથી આવી રહ્યો છે. તે બ્રાહ્મણ દેવતાને પ્રણામ કરીને શશિકલા મધુર શબ્દોમાં બોલી, મહાભાગ, આપ ક્યાં દેશથી આવી રહ્યા છો? બ્રાહ્મણે કહ્યું, હે બાળા, હું ભરદ્વાજ મુનિના આશ્રમથી એક અગત્યના કાર્ય માટે અહીં આવ્યો છું. તમારે શું પૂછવું છે જણાવો. શશિકલા બોલી, મહાભાગ, તે આશ્રમમાં અત્યંત પ્રશંસનીય, સંસારમાં બધાથી ચડિયાતું અને ખાસ કરીને જોવાલાયક શું છે? બ્રાહ્મણે કહ્યું, કલ્યાણી, ત્યાં ધ્રુવ સંધિ નરેશના રાજકુમાર સુદર્શન રહે છે. તે શ્રેષ્ઠ પુરુષ છે. તેમનું જેવું નામ છે તેવા દર્શનીય પણ છે. સુંદરી, જેણે આ રાજકુમાર સુદર્શનને જોયો નથી તેની આંખો નિરર્થક છે એવું હું માનું છું. સૃષ્ટિ ઉત્પન્ન કરનાર બ્રહ્માજીએ તે એક સુદર્શનમાં જ બધા ગુણો ઠાંસી ઠાંસીને ભર્યા છે. તે અત્યંત વિલક્ષણ પુરુષ છે, તેથી ગુણોના સાગર સુદર્શનને જ હું જોવાલાયક માનું છું. તે બધી રીતે તારા પતિ થવા યોગ્ય છે. મણી અને સોનાની જેમ આ તમારા બંનેનો સંયોગ પહેલેથી જ વિધાતાએ નક્કી કરી દીધો હોય એવું લાગે છે. અધ્યાય 16-17 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.